पारा नंबर 19 वकाल लजीना वकाल लजीना ला यर्जून लिकाना लौला उन्जिल अलैना अलमलाइकतु औ لقد استكبروا في أنفسهم وعتوا عتوا كبيرا જે લોકો અમારી સમક્ષ હાજરીનો ભય રાખતા નથી તેઓ કહે છે અમારી પાસે ફરિશ્તા કેમ ન મોકલવામાં આવે અથવા પછી અમે પોતાના રબને જોઈએ પોતાના મનમાં ભારે ઘમંડ લઈ બેઠા છે આ લોકો અને વિદ્રોહમાં હદ વટાવી ગયા તેઓ જે દિવસે તેઓ ફરિશ્તાઓને જોશે તે ગુનેગારો માટે કોઈ ખુશખબરીનો દિવસ નહીં હોય તેઓ ચિત્કાર કરી ઉઠશે કે ખુદાની પનાહ અને જે કંઈ તેમણે કર્યું છે તેને લઈને અમે ધૂળની જેમ ઉડાવી દઈશું માત્ર એ જ લોકો જેઓ જન્નતના હકદાર છે તે દિવસે સારી જગ્યાએ રહેશે અને બપોર પસાર કરવા માટે ઉત્તમ સ્થાન પામશે આકાશને ચીરીને આવતો એક વાદળ એ દિવસે દેખા દેશે અને ફરિશ્તાઓના ધાળા ઉતારી દેવામાં આવશે તે દિવસે સાચી બાદશાહી માત્ર રહેમાનની હશે અને એ કાફીરો માટે ઘણો સખત દિવસ હશે જુલમી મનુષ્ય પોતાના હાથ કરડી ખાશે અને કહેશે અફસોસ મેં રસૂલનો સાથ આપ્યો હોત હાય રે મારા દુર્ભાગ્ય કદાચ મેં ફલાણા માણસને મારો મિત્ર બનાવ્યો ન હોત તેના બહેકાવવામાં આવી જઈને મેં એ શિખામણ ન સ્વીકારી જે મારી પાસે આવી હતી શૈતાન મનુષ્ય માટે ઘણો જ બેવફા નીવડ્યો પકો અને રસૂલ કહેશે, હે મારા રબ, મારી કોમના લોકોએ આ કુરાનને મજાકનું લક્ષ્ય બનાવી લીધું હતું. હે નબી, અમે તો આવી જ રીતે ગુનેગારોને દરેક નબીના દુશ્મન બનાવ્યા છે, અને તમારા માટે તમારો રબ જ માર્ગદર્શન અને મદદ કરવા માટે પૂરતો છે. ઇનકાર કરનારાઓ કહે છે, આ માણસ ઉપર આખું એ કુરાન એકી સાથે જ કેમ ન ઉતારી દેવામાં આવ્યું? હા, આવું એટલા માટે કરવામાં આવ્યું છે કે આને બરાબર અમે તમને હૃદયસ્થ કરતા રહીએ, અને આ જ આશયથી અમે આને એક ખાસ ક્રમમાં જુદા જુદા ભાગોનું રૂપ આપ્યું છે. અને આમાં આ ફાયદો પણ છે કે જ્યારે પણ તેઓ તમારી પાસે કોઈ નિરાળી વાત અથવા અજબ સવાલ લઈને આવ્યા, તેનો સાચો જવાબ તે જ સમયે અમે તમને આપી દીધો અને ઉત્તમ રીતે વાત સ્પષ્ટ કરી દીધી. જે લોકો ઊંધા મોળે જહન્નમ તરફ ધકેલવામાં આવવાના છે તેમનું વલણ ખૂબ જ ખરાબ છે, અને તેમનો માર્ગ સાવ ખોટો. અમે મૂસાને ગ્રંથ આપ્યો અને તેની સાથે તેના ભાઈ હારૂનને મદદગાર બનાવ્યો. અને તેમને કહ્યું કે જાઓ એ કોમ તરફ જેણે અમારી આયતોનો ઇનકાર કરી દીધો છે. છેવટે એ લોકોને અમે નષ્ટ કરી મૂક્યા. આ જ દશા નૂહની કોમની થઈ જ્યારે તેમણે રસૂલોને ખોટા ઠેરવ્યા. અમે તેમને ગરકાવ કરી દીધા અને તમામ દુનિયાવાળાઓ માટે એક પદાર્થ પાઠ લેવાની નિશાની બનાવી દીધા, અને એ જુલમીઓ માટે અમે એક પીડાકારી સજા તૈયાર કરી રાખી છે. વા આવી જ રીતે આદ અને સમુદ અને અસહાબુરસ અને દરમિયાનના સેકાઓના અનેક લોકો નષ્ટ કરી દેવામાં આવ્યા. આમાંના દરેકને અમે અગાઉ નાશ પામનારા લોકોના દાખલા આપી આપીને સમજાવ્યા અને છેવટે દરેકને નષ્ટ કરી દીધા. અને એ વસ્તીમાંથી તો આ લોકો પસાર થયેલા છે જેની ઉપર સૌથી ખરાબ વરસાદ વરસાવવામાં આવ્યો હતો. શું આ લોકોએ તેની દશા જોઈ નહીં હોય? પરંતુ આ લોકો મૃત્યુ પછીના બીજા જીવનની આશા જ રાખતા નથી. આ લોકો જ્યારે તમને જુએ છે તો તમારી મજાક ઉડાવે છે. શું આ માણસ છે જેને ખુદાએ રસૂલ બનાવીને મોકલ્યો છે? આણે તો અમને ભટકાવીને પોતાના ઉપાસીઓથી વિમુખ જ કરી નાખ્યા હોત જો અમે તેમની ઉપર શ્રદ્ધામાં મક્કમ ન રહ્યા હોત. ઠીક એ સમય દૂર નથી જ્યારે સજા જોઈને આ લોકોને આપોઆપ જણાઈ જશે કે કોણ ભટકવામાં દૂર નીકળી ગયા હતા. ક્યારે તમે એ વ્યક્તિની હાલત ઉપર વિચાર કર્યો છે જેણે પોતાના મનની ઈચ્છાને પોતાનો ખુદા બનાવી લીધી હોય? શું તમે આવી વ્યક્તિને સીધા માર્ગ ઉપર લાવવાની જવાબદારી લઈ શકો છો? શું તમે સમજો છો કે આમાંના ઘણા ખરા લોકો સાંભળે અને સમજે છે? આ તો પશુઓ જેવા છે, બલકે તેમનાથી પણ બદતર. તમે જોયું નહીં કે તમારો રબ કેવી રીતે પડછાયો ફેલાવી દે છે? જો તે ચાહત તો તેને કાયમી પડછાયો બનાવી દેત. અમે સૂર્યને તેની ઉપર દલીલ બનાવ્યો. પછી પછી જેમ જેમ સૂર્ય ઊંચે ચડતો જાય છે, અમે તે પડછાયાને ધીમે ધીમે પોતાની તરફ સંકેલતા જઈએ છીએ. અને એ અલ્લાહ છે જેણે રાતને તમારા માટે પોશાક અને ઊંઘને મોતની શાંતિ અને દિવસને જીવતા થઈ ઉઠવાનો સમય બનાવ્યો. અને તે જ છે જે પોતાની રહેમતની આગળ આગળ હવાઓને ખુશખબર બનાવીને મોકલે છે, પછી આકાશમાંથી સ્વચ્છ પાણી ઉતારે છે. જેથી એક મૃત પ્રદેશને તેના દ્વારા જીવન બક્ષે અને પોતાની મખલૂકમાંથી ઘણા પશુઓ અને મનુષ્યને તૃપ્ત કરે. આ ચમત્કાર અમે વારંવાર તેમની સામે લાવીએ છીએ જેથી તેઓ કોઈ બોધપાઠ લે, પરંતુ ઘણા ખરા લોકો ઇનકાર અને અપકાર સિવાય કોઈ બીજો માર્ગ અપનાવવાનો ઇનકાર કરી દે છે. જો અમે ચાહત તો એક એક વસ્તીમાં એક એક ચેતવણી આપનાર ઉઠાવત. તો હે નબી, કાફીરોની વાત કદાપી ન માનો અને આ કુરાનને લઈને તેમની સાથે જબરજસ્ત જિહાદ કરો. અને તે જ છે જેણે બે સમુદ્રોને જોડી રાખ્યા છે, એક લહેજતદાર અને મધુર, બીજો કડવો અને ખારો, અને બંનેની વચ્ચે એક પડદો આવેલો છે, એક બંધ છે જેણે બંનેને એકબીજામાં ભળી જતા અટકાવી રાખ્યા છે. અને તે જ છે જેણે પાણીમાંથી એક મનુષ્ય પેદા કર્યો, પછી તેમાંથી વંશ અને સાસરીના બે જુદા જુદા શક પણ બનાવ્યા. તારો રબ અત્યંત શક્તિશાળી છે. ઓયા એ ખુદાને છોડીને લોકો એમને પૂજી રહ્યા છે જેઓ ન તેમને ફાયદો પહોંચાડી શકે છે ન નુકસાન. આ ઓછું હોય તેમ કાફિર પોતાના રબની સામે દરેક વિદ્રોહીનો મદદગાર બનેલો છે. હે નબી, તમને તો અમે બસ એક ખુશખબર આપનાર અને ચેતવણી આપનાર બનાવીને મોકલ્યા છે. આ લોકોને કહી દો, હું આ કામ માટે તમારી પાસે કોઈ મહેનતાણું નથી માગતો. મારું મહેનતાણું બસ આ જ છે કે જેની ઈચ્છા થાય તે પોતાનો રબનો માર્ગ અપનાવી લે. હે નબી, એ ખુદા ઉપર ભરોસો રાખો જે હયાત છે અને કદાપી મૃત્યુ પામનાર નથી. તેની પ્રશંસા સાથે તેની પવિત્રતાનો જાપ કરો. પોતાના બંદાઓના ગુનાઓથી બસ તેનું જ વાકેફ હોવું પૂરતું છે. તે જેણે 6 દિવસમાં આકાશો અને ધરતીને અને સમગ્ર વસ્તુઓને બનાવી કાઢી જે આકાશો અને ધરતી વચ્ચે છે, પછી પોતે જ અર્શ ઉપર બિરાજ્યો. રહેમાન તેની શાન બસ જે જાણતો હોય તેને પૂછો. આ લોકોને જ્યારે કહેવામાં આવે છે કે આ રહેમાનને સિજદો કરો તો કહે છે, રહેમાન શું છે? શું તું જેને કહે બસ તેને સિજદો કરવા માંડીએ? આ આમંત્રણ તેમની નફરતમાં ઉલટાનો વધારો કરી દે છે. ઘણો બરકતવાળો છે તે જેણે આકાશમાં બુરજ બનાવ્યા અને તેમાં એક દીપક અને એક ચમકતો ચંદ્ર પ્રકાશિત કર્યો. તે જ છે જેણે રાત અને દિવસને વારાફરતી આવનાર બનાવ્યા, એ દરેકને માટે જે બોધ ગ્રહણ કરવા ચાહે અથવા કૃતજ્ઞ થવા ચાહે. ઓ રહેમાનના સાચા બંદા તેઓ છે જેઓ ધરતી ઉપર નમ્રતાપૂર્વક ચાલે છે, અને અજ્ઞાન લોકો તેમના મોઢે લાગે તો કહી દે છે કે તમને સલામ. જેઓ પોતાના રબની આગળ સિજદા અને કયામ એટલે કે નમાઝમાં રાતો પસાર કરે છે, જેઓ દુઆઓ કરે છે, હે અમારા રબ, જહન્નમની યાતનામાંથી અમને બચાવી લે, તેની યાતના તો કાયમી છે. તે તો ઘણું જ ખરાબ રહેઠાણ અને સ્થળ છે. જેઓ ખર્ચ કરે છે તો ન ઉડાવપણે ખર્ચ કરે છે, ન કંજુસાઈ કરે છે, બલકે તેમનું ખર્ચ બંને સીમાઓ વચ્ચે સમતોલ હોય છે. જેઓ અલ્લાહ સિવાય કોઈ બીજા ઉપાસ્યને પોકારતા નથી, અલ્લાહે હરામ ઠરાવેલા કોઈ જીવને નાહક કતલ કરતા નથી, અને ન તો વ્યભિચાર કરે છે. આ કામ જે કોઈ કરશે તે પોતાના ગુનાનો બદલો મેળવશે. કયામતના દિવસે તેને ફરી ફરીને સજા આપવામાં આવશે, અને તેમાં જ તે હંમેશા અપમાનિત દશામાં પડ્યો રહેશે. સિવાય કે કોઈએ આ ગુના કર્યા પછી તોબા કરી લીધી હોય અને ઈમાન લાવી સત્કાર્ય કરવા લાગ્યો હોય, આવા લોકોની બુરાઈઓને અલ્લાહ ભલાઈઓથી બદલી નાખશે, અને તે મોટો માફી આપનાર અને દયાળુ છે. જે વ્યક્તિ તોબા કરી સત્કાર્ય કરે છે તે તો અલ્લાહ તરફ પાછી ફરે છે જેવી રીતે પાછા ફરવું જોઈએ. وَالَّذِينَ لَا يَشْهَدُونَ الزُّورَ وَإِذَا مَرُّوا بِاللَّغْوِ مَرُّوا كِرَامًا અને રહેમાનના બંદા એ લોકો છે જેઓ ઝૂઠના સાક્ષી બનતા નથી. કોઈ બેહુદી વસ્તુ પાસેથી તેઓ પસાર થાય છે તો સદગ્રસ્તોની જેમ પસાર થઈ જાય છે. જેમને તેમના રબની આયતો સંભળાવી શિખામણ આપવામાં આવે છે તો તેની ઉપર આંધળા અને બહેરા બની જતા નથી. જેઓ દુઆઓ માંગતા રહે છે, હે અમારા રબ, અમને પોતાની પત્નીઓ અને પોતાની ઓલાદથી આંખોની ઠંડક આપ અને અમને સંયમીઓના આગેવાન બનાવો. આ છે એ લોકો જેઓ પોતાની ધીરજનું ફળ ઉચ્ચ સ્થાનોના સ્વરૂપમાં મેળવશે. આદર અને સલામ સાથે તેમનું સ્વાગત થશે. તેઓ હંમેશ માટે ત્યાં રહેશે. કેવું સારું છે તે રહેઠાણ અને તે સ્થાન. હે નબી, લોકોને કહો મારા રબને તમારી શું જરૂરત છે જો તમે તેને ન પોકારો. હવે જ્યારે તમે ઇનકાર કરી દીધો છે, ટૂંકમાં જ એવી સજા પામશો કે તેનાથી બચવું અશક્ય હશે. સૂરહ શુઅરા. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન મીમ. તિલ્કા આયાતુલ કિતાબિલ મુબીન. આ સ્પષ્ટ ગ્રંથની આયતો છે. લઅલ્લકા બાખિઉન નફસકા અલ્લા યકુનુ મુમિનીન. હે નબી, કદાચ તમે આ દુઃખમાં પોતાનો જીવ ગુમાવી બેસશો કે આ લોકો ઈમાન લાવતા નથી. અમે ચાહીએ તો આકાશમાંથી એવી નિશાનીઓ ઉતારી શકીએ છીએ કે આમની ગરદનો તેની સામે ઝૂકી જાય. આ લોકો પાસે રહેમાન પાસેથી જે કોઈ નવી શિખામણ આવે છે તેનાથી તેઓ મોઢું ફેરવી લે છે. હવે જ્યારે આ લોકો ખોટું ઠેરવી ચૂક્યા છે તો ટૂંકમાં જ આમને આ વસ્તુની હકીકત વિવિધ રીતે જણાઈ જશે જેની આ લોકો મજાક ઉડાવી રહ્યા છે. અને શું તેમણે ક્યારે ધરતી ઉપર નજર નથી નાખી કે અમે કેટલા પુષ્કળ પ્રમાણમાં દરેક પ્રકારની ઉત્તમ વનસ્પતિ તેમાં પેદા કરી છે. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. આ લોકોને એ વખતનો કિસ્સો સંભળાવો જ્યારે તમારા રબે મૂસાને પોકાર્યો, જુલમી કોમ પાસે જા ફિરઔનની કોમ પાસે, શું તેઓ ડરતા નથી? તેણે કહ્યું, હે મારા રબ, મને બીક છે કે તેઓ મને ખોટો ઠેરવશે. મારી છાતી સંકોચાય છે, હિંમત પડતી નથી અને મારી જીભ ઉપડતી નથી. આપ હારૂનની તરફ પૈગંબરી મોકલો. અને મારી ઉપર એમને ત્યાં એક ગુનાનો આરોપ પણ છે, આથી હું ડરું છું કે તેઓ મને મારી નાખશે. ફરમાવ્યું, કદાપી નહીં, તમે બંને જાઓ અમારી નિશાનીઓ લઈને, અમે તમારી સાથે બધું જ સાંભળતા રહીશું. ફિરઔન પાસે જાઓ અને તેને કહો, અમને દુનિયાના માલિકે એટલા માટે મોકલ્યા છે કે તું બની ઇસ્રાઇલને અમારી સાથે જવા દે. ફિરઔને કહ્યું, શું અમે તને અમારી પાસે બાળકની જેમ ઉછેર્યો ન હતો? તે પોતાની ઉંમરના ઘણા વર્ષ અમારી પાસે વિતાવ્યા. અને તે પછી કરી બેઠો જે કંઈ કર્યું. તું ભારે અપકારી મનુષ્ય છે. મૂસાએ ઉત્તર દીધો, એ વખતે એ કૃત્ય મેં અજાણતા કરી નાખ્યું હતું. પછી હું તમારા ડરથી નાસી ગયો. એ પછી મારા રબે મને હુકમ એનાયત કર્યો અને મને રસૂલોમાં સામેલ કરી લીધો. તો તારો એ ઉપકાર જેનો ભાર તું મારી ઉપર રાખી રહ્યો છે, તો તેની હકીકત આ છે કે તે બની ઇસરાયલને ગુલામ બનાવી લીધા હતા. ફિરઓને કહ્યું, અને આ રબ્બુલ આલમીન શું હોય છે? મૂસાએ જવાબ આપ્યો, આકાશો અને ધરતીનો રબ, અને એ સૌ વસ્તુઓનો રબ જે આકાશો અને ધરતી વચ્ચે છે, જો તમે વિશ્વાસ રાખતા હો. ફિરઓને પોતાની આસપાસના લોકોને કહ્યું, સાંભળો છો? મૂસાએ કહ્યું, તમારો રબ પણ અને તમારા એ પૂર્વજોનો રબ પણ જેઓ થઈ ચૂક્યા છે. ફિરઓને હાજર રહેલાઓને કહ્યું, તમારા આ રસૂલ સાહેબ જે તમારી તરફ મોકલવામાં આવ્યા છે સાવ પાગલ જણાય છે. મૂસાએ કહ્યું, પૂર્વ અને પશ્ચિમ અને જે કંઈ તેમની વચ્ચે છે તે સૌનો રબ જો આપ અક્કલ ધરાવતા હો. ફિરઓને કહ્યું, જો તે મારા સિવાય કોઈ બીજાને ઉપાસ્ય માન્યો તો તને પણ એ લોકોમાં સામેલ કરી દઈશ જેઓ જેલોમાં સભળી રહ્યા છે. મૂસાએ કહ્યું, જો હું તારી સામે એક સ્પષ્ટ વસ્તુ લઈ આવું તો પણ? ઇન કુન્ત મિન સ. الصادقين فرعون نے کہیوں سارون تو لئی آو جو تو ساچو چھے فألقى عصاه فإذا هي ثعبان مبين تینا موڑے تھی آ وات نکڑتا ج موسائے پوتانی لاٹھی فینکی انے جو جوتا ماں تے ایک دیکھی تو اجگر ہتو ونزع يده فإذا هي بيضاء પછી તેણે પોતાનો હાથ બગલમાંથી કાઢ્યો અને તે સૌ દર્શકોની સામે ચડકી રહ્યો હતો. ફિરઓને તેના આસપાસના સરદારોને કહ્યું, આ માણસ ચોક્કસ એક પ્રવીણ જાદુગર છે કે પોતાના જાદુની તાકાતથી તમને તમારા દેશમાંથી કાઢી મૂકવા માંગે છે. હવે બોલો, તમે શું હુકમ આપો છો? તેમણે કહ્યું, આને અને એના ભાઈને થોભાવી રાખો અને નગરોમાં સંદેશવાહકો મોકલી આપો કે દરેક હોશિયાર જાદુગરને તમારી પાસે લઈ આવે. એમ એક દિવસ નક્કી કરેલા સમયે જાદુગરોને એકત્ર કરી દેવામાં આવ્યા. અને લોકોને કહેવામાં આવ્યું, તમે સભામાં આવશો? કદાચ અમે જાદુગરોના દીન ઉપર જ કાયમ રહીએ જો તેઓ વિજયી રહે. જ્યારે જાદુગરો મેદાનમાં આવ્યા તો તેમણે ફિરઓનને કહ્યું, અમને ઇનામ તો મળશે ને જો અમે વિજયી થઈએ? તેણે કહ્યું, હા, અને તમે તો એ વખતે નિકટવર્તીઓમાં સામેલ થઈ જશો. મૂસાએ કહ્યું, ફેંકો જે તમારે ફેંકવાનું છે. તેમણે એમણે તરત જ પોતાના દોરડા અને લાઠીઓ ફેંકી દીધી અને બોલ્યા, ફિરૌનના પ્રતાપથી અમે જ વિજયી નીવડીશું. પછી મૂસાએ પોતાની લાઠી ફેંકી તો જોત જોતામાં તે તેમના ઝૂઠા ચમત્કારોને હડપ કરતો જઈ રહ્યો હતો. આ જોઈ બધા જ જાદુગરો સહસા સિજદામાં ઝૂકી પડ્યા અને બોલી ઉઠ્યા, માની ગયા અમે રબ્બુલ આલમીનને. મૂસા અને હારૂનના રબને. ફિરૌને કહ્યું, તમે મૂસાની વાત માની બેઠા એ પહેલા કે હું તમને પરવાનગી આપત, જરૂર આ તમારો ગુરુ છે જેણે તમને જાદુ શીખવાડ્યો છે. સારું, હમણાં તમને ખબર પડી જશે, હું તમારા હાથ પગ ઊંધી બાજુએથી કપાવડાવીશ અને તમને સૌને શૂળીએ ચડાવીશ. તેમણે જવાબ આપ્યો, કોઈ પરવા નથી, અમે અમારા રબની હજુરમાં પહોંચી જઈશું. અને અમને ઉમેદ છે કે અમારો રબ અમારા ગુના માફ કરી દેશે, કેમ કે સૌ પ્રથમ અમે ઈમાન લાવ્યા છીએ. અમે મૂસાને વહી મોકલી, મારા બંદાઓને લઈને રાતોરાત નીકળી જાઓ, તમારો પીછો કરવામાં આવશે. આ જોઈ ફિરૌને લશ્કર ભેગું કરવા માટે શહેરોમાં દાંડી પીટનારા મોકલી દીધા. અને કહેણ મોકલ્યું, કે આ થોડા લોકો છે અને એમણે અમને ઘણા જ નારાજ કર્યા છે, અને અમે એક એવો સમુદાય છીએ જેની પ્રણાલી હંમેશા જાગૃત રહેવાની છે. આમ અમે તેમને તેમના બાગો અને ઝરણા અને ધન ભંડારો અને તેમના શ્રેષ્ઠ રહેઠાણોમાંથી કાઢી લાવ્યા. આવું તો થયું તેમની સાથે, અને બીજી તરફ બની ઇસરાયલને અમે આ બધી જ વસ્તુઓના વારસ બનાવી દીધા. સવાર થતાં જ આ લોકો તેમનો પીછો કરવા માટે નીકળી પડ્યા. જ્યારે બંને જૂથો સામસામે આવી ગયા તો મૂસાના સાથીઓ ચીસ પાડી ઉઠ્યા, અમે તો ઝડપાઈ ગયા. મૂસાએ કહ્યું, હરગિજ નહીં, મારી સાથે મારો રબ છે, તે જરૂર માર્ગદર્શન કરશે. અમે મૂસાને વહી દ્વારા હુકમ આપ્યો, માર પોતાની લાઠી સમુદ્ર ઉપર. એકાએક સમુદ્ર ચીરાઈ ગયો અને તેનો દરેક ટુકડો એક મોટા પર્વતની જેમ થઈ ગયો. એ જ જગ્યાએ અમે બીજા જૂથને પણ નજીક લઈ આવ્યા. મૂસા અને એ સૌ લોકોને જેઓ તેની સાથે હતા અમે બચાવી લીધા. અને બીજાઓને ગરકાવ કરી દીધા. આ કિસ્સામાં એક નિશાની છે, પરંતુ આ લોકોમાંના ઘણા ખરા માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. અને આ લોકોને ઇબ્રાહીમનો કિસ્સો સંભળાવો. જ્યારે તેણે પોતાના પિતા અને પોતાની કોમને પૂછ્યું હતું, આ કઈ વસ્તુઓ છે જેને તમે પૂજો છો? ઓલુના બુદુ અસ્નામન ફનઝલ્લુ લઝા તેમણે જવાબ આપ્યો, કેટલીક મૂર્તિઓ છે જેની અમે પૂજા કરીએ છીએ અને એમની જ સેવા ચાકરીમાં લાગેલા રહીએ છીએ. તેણે પૂછ્યું, શું એ તમારું સાંભળે છે જ્યારે તમે આમને પોકારો છો? અથવા આ તમને કોઈ ફાયદો કે નુકસાન પહોંચાડે છે? તેમણે જવાબ આપ્યો, નહીં, બલકે અમે પોતાના બાપ દાદાઓને આવું જ કરતા જોયા છે. આ સાંભળી ઇબ્રાહીમે કહ્યું, ક્યારે તમે આંખો ખુલ્લી રાખીને એ વસ્તુને જોઈ પણ ખરી જેની પૂજા તમે અને તમારા પુરોગામી બાપ દાદા કરતા રહ્યા? આ સૌ તો મારા દુશ્મનો છે, એક રબ્બુલ આલમીન સિવાય. જેણે મને પેદા કર્યો પછી એ જ મારું માર્ગદર્શન કરે છે, જે મને ખવડાવે અને પીવડાવે છે, અને જ્યારે બીમાર પડું છું તો તે જ મને સાજો કરે છે, જે મને મોત આપશે અને પછી બીજી વાર જીવતો કરશે, અને જેની પાસેથી હું આશા રાખું છું કે બદલાના દિવસે તે મારા ગુનાઓ માફ કરી દેશે. આ પછી ઇબ્રાહીમે દુઆ કરી, હે મારા રબ, મને ડાપણ આપ અને મને સદાચારીઓની સાથે મેળવી દે. અને અનુગામીઓમાં મને સાચી કીર્તિ આપ. અને મને જન્નતે નઈમ, નેમતો વાળી જન્નતના વારસદારોમાં સામેલ કર. અને મારા પિતાને ક્ષમા કરી દે કે તે બેશક ભટકી ગયેલા લોકો માનો છે. અને મને એ દિવસે ફજેત ન કરતો જ્યારે સૌને જીવતા કરી ઉઠાવવામાં આવશે. إِلَّا مَنْ أَتَى اللَّهَ જ્યારે ન તો કોઈ માલ ફાયદો આપશે, ન ઓલાદ, સિવાય કે કોઈ વ્યક્તિ નિર્મળ હૃદય સાથે અલ્લાહની હજૂરમાં હાજર થાય. તે દિવસે જન્નત સંયમી લોકોની નજીક લઈ આવવામાં આવશે, અને દોજક બહેકી ગયેલાઓની સામે ખુલ્લી મૂકી દેવામાં આવશે. અને તેમને પૂછવામાં આવશે, હવે ક્યાં છે તેઓ જેમની તમે ખુદાને છોડીને ઉપાસના કરતા હતા? શું એ તમારી કોઈ મદદ કરી રહ્યા છે અથવા પોતે પોતાનો બચાવ કરી શકે છે? પછી એ ઉપાસ્યો અને આ ભટકેલા લોકો અને ઇબ્લિસના લશ્કર બધાને તેમાં એકની ઉપર એક ધકેલી દેવામાં આવશે. ત્યાં આ સૌ એકબીજા સાથે ઝઘડો કરશે અને આ ભટકેલા લોકો પોતાના ઉપાસ્યોને કહેશે, ખુદાના સોગંદ, અમે તો સ્પષ્ટ ગુમરાહીમાં પડ્યા હતા જ્યારે તમને રબ્બુલ આલમીનને સમાન દરજ્જો આપી રહ્યા હતા. અને એ ગુનેગારો જ હતા જેમણે અમને આ ગુમરાહીમાં નાખ્યા. હવે ન તો અમારો કોઈ ભલામણ કરતા છે, ન તો કોઈ જિગરી દોસ્ત. કદાચ અમને એક વખત ફરી પાછા જવાની તક મળી જાય તો અમે મોમિન થઈએ. બેશક આમાં એક મોટી નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો ઈમાન લાવવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. નૂહની કોમે રસૂલોને ખોટા ઠેરવ્યા. યાદ કરો જ્યારે તેમના ભાઈ નૂહે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? ઇન્ની લકુમ રસૂલુન અમીન, હું તમારા માટે વિશ્વસનીય રસૂલ છું. આથી તમે અલ્લાહથી ડરો અને મારું આજ્ઞા પાલન કરો. હું આ કાર્ય માટે તમારી પાસે કોઈ વળતર માગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીનની પાસે છે. પછી તમે અલ્લાહથી ડરો અને ખચકાટ વિના મારું આજ્ઞા પાલન કરો. તેમણે જવાબ આપ્યો, શું અમે તને માની લઈએ? જો કે તારું અનુસરણ તો સાવ હલકટ લોકોએ અપનાવ્યું છે. નૂહે કહ્યું, હું શું જાણું કે તેમના કર્મ કેવા છે? તેમનો હિસાબ તો મારા રબે લેવાનો છે. કદાચ તમે થોડી સમજદારીથી વર્તો. મારું આ કામ નથી કે જેઓ ઈમાન લાવે તેમને ધુત્કારી કાઢું. હું તો માત્ર એક સ્પષ્ટ ચેતવણી આપનાર માણસ છું. તેમણે કહ્યું, હે નૂહ, જો તું આવું કરવાનું બંધ નહીં કરે તો ફિટકાર પામેલા લોકોમાં સામેલ થઈને રહેશે. નૂહે દુઆ કરી, હે મારા રબ, મારી કોમે મને ખોટો ઠેરવ્યો. હવે મારી અને તેમની વચ્ચે નિર્ણાયક ફેંસલો કરી દે અને મને અને જે મોમીનો મારી સાથે છે તેમને છુટકારો આપ. છેવટે અમે તેને અને તેના સાથીઓને એક ભરેલા વહાણમાં બચાવી લીધા. અને ત્યારબાદ બાકીના લોકોને ગરકાવ કરી દીધા. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. આદે પેગંબરોને ખોટા ઠેરવ્યા. યાદ કરો જ્યારે તેમના ભાઈ હુદે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? હું તમારા માટે એક વિશ્વસનીય પૈગંબર છું. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. હું આ કામ માટે તમારી પાસે કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીન પાસે છે. આ તમને શું થઈ ગયું છે કે દરેક ઊંચી જગ્યાએ જરૂર વગર એક યાદગાર ઇમારત બનાવી નાખો છો અને મોટા મોટા મહેલ બાંધો છો, જાણે તમારે હંમેશા રહેવાનું છે. અને જ્યારે કોઈના ઉપર હાથ ઉપાડો છો તો જુલમી બનીને ઉપાડો છો. તો તમે લોકો અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. ડરો તેનાથી જેણે એ સર્વ કંઈ તમને આપ્યું છે જે તમે જાણો છો. તમને ઢોર આપ્યા, ઓલાદ આપી, બાગ આપ્યા અને ઝરણા આપ્યા. મને તમારા માટે એક મોટા દિવસની આપત્તિનો ભય છે. તેમણે જવાબ આપ્યો, તું શિખામણ આપ કે ના આપ, અમારા માટે બધું જ સરખું છે. આ વાતો તો આમ જ ચાલતી આવી છે. અને અમે આપત્તિમાં સપડાવવાના નથી. છેવટે તેમણે તેને ખોટો ઠેરવ્યો અને અમે તેમનો વિનાશ કર્યો. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા લોકો માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. Thank you. સમુદે પૈગંબરોને ખોટા ઠેરવ્યા. યાદ કરો જ્યારે તેમના ભાઈ સાલેહે તેમને કહ્યું, શું તમે ડરતા નથી? હું તમારા માટે એક વિશ્વસનીય પૈગંબર છું. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. હું આ કામ બદલ તમારી પાસેથી કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીન પાસે છે. શું તમે આ સર્વ વસ્તુઓ વચ્ચે જે અહીં છે બસ આમ જ શાંતિપૂર્વક રહેવા દેવામાં આવશો? આ બાગો અને ઝરણાઓમાં આ ખેતરો અને ખજૂરીઓ કે જેના ઝુમકા રસ તરબોળ છે. તમે પર્વતોને કોતરીને ગર્વપૂર્વક તેમાં ઇમારતો બનાવો છો. અલ્લાહથી ડરો અને મારું અનુસરણ કરો. એ નિરંકુશ લોકોનું અનુસરણ ન કરો જેઓ ધરતી ઉપર બગાડ સર્જે છે અને કોઈ સુધારણા કરતા નથી. તેમણે જવાબ આપ્યો, તું બસ એક વશીભૂત માણસ છે. તું અમારા જેવા એક મનુષ્ય સિવાય બીજો શું છે? લાવ કોઈ નિશાની જો તું સાચો છે. સાલેહે કહ્યું, આ ઊંટણી છે, એક દિવસ તેના પીવા માટે છે અને એક દિવસ તમારા બધાએ પાણી લેવાનો. આને હરગીજ છેડશો નહીં, નહીં તો એક મોટા દિવસની આપત્તિ તમને આવી ઝડપી લેશે. પરંતુ તેમણે તેના પગની ધોરી નસ કાપી નાખી અને છેવટે પસ્તાવો કરતા રહી ગયા. ઇન્ના આપત્તિએ તેમને આવી ઝડપ્યા. બેશક આમાં નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. લૂતની કોમે પેગંબરોને ખોટા ઠેરવ્યા. યાદ કરો જ્યારે તેમના ભાઈ લૂતે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. હું આ કામ માટે તમારી પાસેથી કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો રબ્બુલ આલમીનને ત્યાં છે. શું તમે દુનિયાની મખલૂકમાંથી પુરુષો પાસે જાઓ છો? અને તમારી પત્નીઓમાં તમારા રબે તમારા માટે જે કંઈ પેદા કર્યું છે તેને છોડી દો છો? બલકે તમે લોકો તો હદ જ વટાવી ગયા છો. તેમણે કહ્યું, હે લૂત, જો તું આવી વાતોથી અટકીશ નહીં તો જે લોકોને અમારી વસ્તીઓમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે તેમનામાં તું પણ સામેલ થઈને રહેશે. તેણે કહ્યું, તમારા કરતૂકો ઉપર જે લોકો દુઃખ અનુભવે છે હું તેમાંથી છું. હે પરવરદિગાર, મને અને મારા કુટુંબીઓને આ લોકોના દુષ્ચરિત્રથી છુટકારો આપ. છેવટે અમે તેને અને તેના સૌ કુટુંબીઓને બચાવી લીધા. એ વૃદ્ધા સિવાય જે પાછળ રહી જનારાઓમાંથી હતી. પછી બાકીના લોકોને અમે નષ્ટ કરી દીધા. અને તેમની ઉપર વરસાવ્યો એક વરસાદ ઘણો જ ખરાબ વરસાદ હતો, જે એ લોકો ઉપર વરસાવવામાં આવ્યો જેમને ડરાવવામાં આવ્યા હતા. ઇન્ફી બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. અસહાબુલ એકાએ રસૂલોને ખોટા ઠેરવ્યા. યાદ કરો જ્યારે શુએબે તેમને કહ્યું હતું, શું તમે ડરતા નથી? હું તમારા માટે એક વિશ્વસનીય રસૂલ છું. આથી તમે અલ્લાહથી ડરો અને મારી આજ્ઞા માનો. હું આ કામ માટે તમારી પાસેથી કોઈ વળતર માંગતો નથી. મારું વળતર તો અલ્લાહને ત્યાં છે. માપ પૂરું ભરીને આપો અને કોઈને ઓછું ના આપો. સાચા ત્રાજવાથી તોલો અને લોકોને તેમની વસ્તુઓ ઓછી ના આપો. ધરતી ઉપર બગાડ ફેલાવતા ન ફરો. અને એ હસ્તીથી ડરો જેણે તમને અને અગાઉની પેઢીઓને પેદા કર્યા છે. તેમણે કહ્યું, તું તો બસ એક વશીભૂત વ્યક્તિ છે. અને તું કઈ નથી પરંતુ એક મનુષ્ય અમારા જ જેવો, અને અમે તો તને સાવ જુઠ્ઠો સમજીએ છીએ. જો તું સાચો હોય તો અમારી ઉપર આકાશનો કોઈ ટુકડો પાડી દે. શુએબે કહ્યું, મારો રબ જાણે છે જે કંઈ તમે કરી રહ્યા છો. તેમણે તેને ખોટો ઠેરવી દીધો. છેવટે છત્રીવાળા દિવસની આપત્તિ તેમની ઉપર આવી, અને એ બહુ જ ભયાનક દિવસની આપત્તિ હતી. બેશક આમાં એક નિશાની છે, પરંતુ આમાંના ઘણા ખરા માનવાના નથી. અને હકીકત આ છે કે તારો રબ જબરજસ્ત પણ છે અને દયાળુ પણ. આ રબ્બુલ આલમીને ઉતારેલી વસ્તુ છે. આને લઈને તારી ઉપર વિશ્વસનીય રૂહ ઉતરી છે. જેથી તું એ લોકોમાં સામેલ થઈ જાય જેઓ ખુદા તરફથી મનુષ્યને ચેતવનારા છે. સ્પષ્ટ અરબી ભાષામાં અને પુરોગામીઓના ગ્રંથોમાં પણ આ મોજૂદ છે. શું આ લોકો એટલે કે મક્કાવાસીઓ માટે આ એક નિશાની નથી કે આને બની ઇસરાયલના વિદ્વાનો જાણે છે? પરંતુ તેમના હટાગ્રહની હાલત તો એ છે કે જો અમે આને કોઈ બિન આરબ ઉપર પણ ઉતારી હોત અને આ છટાદાર અરબી લખાણ તે આ લોકોને વાંચી સંભળાવત, તો પણ આ લોકો ઈમાન ન લાવ્યા હોત. આવી જ રીતે અમે આ ઝિક્રને ગુનેગારોના હૃદયોમાંથી પસાર કર્યું છે. તેઓ આની ઉપર ઈમાન લાવતા નથી જ્યાં સુધી દુઃખદાયક આપત્તિ જોઈ ન લે. પછી જ્યારે તે અચાનક તેમની ઉપર આવી જાય છે, તે વખતે તેઓ કહે છે, શું હવે અમને થોડી મહેતલ મળી શકે છે? તો શું આ લોકો અમારી આપત્તિ માટે ઉતાવળા થઈ રહ્યા છે? તમે જરા વિચાર્યું, જો અમે આ લોકોને વર્ષો સુધી એશ આરામની મહેતલ આપી પણ દઈએ, અને પછી તે જ વસ્તુ આ લોકો ઉપર આવી જાય જેનાથી એમને ડરાવવામાં આવી રહ્યા છે, તો એ જીવન સામગ્રી જે આ લોકોને મળેલી છે તે આ લોકોના શું ઉપયોગમાં આવશે? જુઓ, અમે ક્યારેય કોઈ વસ્તીનો એ સિવાય નાશ નથી કર્યો કે તેના માટે ડરાવનારા શિખામણ આપવાની ફરજ પૂરી કરવા માટે મોજૂદ હતા, અને અમે જુલમી ન હતા. આ સ્પષ્ટ ગ્રંથને શૈતાનો લઈ ઉતર્યા નથી, ન તો આ કામ તેમને લાયક છે અને ન તો તેઓ આવું કરી જ શકે છે. તેમને તો આને સાંભળવાથી પણ દૂર રાખવામાં આવ્યા છે. પછી હે નબી, અલ્લાહની સાથે બીજા કોઈ ઉપાસ્યને ન પોકારો, નહીં તો તમે પણ સજા પામનારા લોકોમાં સામેલ થઈ જશો. પોતાના સૌથી નજીકના સગાઓને ડરાવો. અને ઈમાન લાવનારા લોકો પૈકી જે લોકો તમારું અનુસરણ કરે તેમની સાથે માયાળુપણે વર્તો. પરંતુ જો તેઓ તમારું આજ્ઞાપાલન ન કરે તો તેમને કહી દો કે જે કંઈ તમે કરો છો તેની સાથે મારે કોઈ નિસ્બત નથી. અને એ જબરજસ્ત અને દયાળુ ઉપર ભરોસો રાખો જે તમને એ વખતે જોઈ રહ્યો હોય છે જ્યારે તમે ઉઠો છો. અને સિજદા કરનારા લોકોમાં તમારી દોડધામ ઉપર નજર રાખે છે. તે બધું જ સાંભળનાર અને જાણનાર છે. લોકો, શું હું તમને બતાવું કે શૈતાનો કોની ઉપર ઉતરતા હોય છે? તેઓ દરેક ધોકેબાજ પાપી ઉપર ઉતરતા હોય છે. સાંભળેલી વાતો કાનોમાં નાખે છે અને તેમાંના ઘણા ખરા જુઠ્ઠા હોય છે. રહ્યા કવિઓ તો તેમની પાછળ ભટકેલા લોકો જ ચાલતા હોય છે. શું તમે જોતા નથી કે તેઓ દરેક ખીણમાં રખડતા ફરે છે? અને એવી વાતો કહે છે જે કરતા નથી. એ લોકો સિવાય જેઓ ઈમાન લાવ્યા અને જેમણે સત્કાર્ય કર્યા અને અલ્લાહને પુષ્કળ યાદ કર્યો અને જ્યારે તેમની ઉપર જુલ્મ કરવામાં આવ્યો તો માત્ર બદલો જ લીધો અને જુલ્મ કરનારાઓને ટૂંક સમયમાં જ જણાઈ જશે કે તેમનો અંજામ શું આવે છે. સૂરે નમલ. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. તાસીન આ આયતો છે કુરાન અને સ્પષ્ટ ગ્રંથની. માર્ગદર્શન અને ખુશખબર એ ઈમાન લાવનારા લોકો માટે. જેઓ નમાઝ કાયમ કરે છે અને ઝકાત આપે છે અને તેઓ એવા લોકો છે જેઓ આખિરત ઉપર પૂરેપૂરો વિશ્વાસ ધરાવે છે. હકીકત આ છે કે જે લોકો આખિરતમાં માનતા નથી તેમના માટે અમે તેમના કરતૂકોને ખુશનુમા બનાવી દીધા છે, આથી તેઓ ભટકતા ફરે છે. આ એ લોકો છે જેમના માટે ખરાબ સજા છે અને આખિરતમાં પણ આ જ લોકો સૌથી વધુ નુકસાનમાં રહેવાના છે. અને હે નબી, નિશંક તમે આ કુરાન એક ડાપણવાળી અને સર્વજ્ઞ હસ્તી તરફથી મેળવી રહ્યા છો. આ લોકોને એ વખતનો કિસ્સો સંભળાવો જ્યારે મૂસાએ પોતાના કુટુંબીજનોને કહ્યું, મને કંઈ આગ જેવું દેખાય છે, હું હમણાં ત્યાંથી કોઈ સમાચાર લઈને આવું છું અથવા કોઈ અંગાર લઈ આવું છું જેથી તમે લોકો તાપણી કરી શકો. حولها وسبحان الله જેવો તે ત્યાં પહોંચ્યો કે અવાજ આવ્યો, મુબારક છે જે આ આગમાં છે અને જે આની આસપાસ છે. પાક છે અલ્લાહ સૌ દુનિયાવાળાઓનો પરવરદિગાર. હે મૂસા, આ હું છું અલ્લાહ, જબરજસ્ત અને ડાપણ વાળો. અને ફેંક જરા તું પોતાની લાઠી. જેવું મૂસાએ જોયું કે લાઠી સાપની જેમ સળવળી રહી છે, તો પીઠ ફેરવીને ભાગ્યો અને પાછા ફરીને જોયું પણ નહીં. હે મૂસા, ડરો નહીં, મારી હજુરમાં રસૂલો ડરતા નથી. સિવાય કે કોઈએ ખોટું કર્યું હોય, ત્યારબાદ જો બુરાઈ પછી ભલાઈ દ્વારા પોતાના કાર્યને બદલી લીધો, તો હું માફ કરનાર દયાળુ છું. અને જરા પોતાનો હાથ પોતાની બગલમાં નાખો, ચળક તો નીકળશે કોઈ પણ ઈજા વિના. આ બે નિશાનીઓ નવ નિશાનીઓમાંથી છે. ફિરઔન અને તેની કોમ તરફ લઈ જવા માટે તેઓ ભારે દુરાચારી લોકો છે. પરંતુ જ્યારે અમારી ખુલ્લી નિશાનીઓ તેમની સામે આવી, તો તેમણે કહ્યું કે આ તો દેખીતો જાદુ છે. તેમણે સદંતર જુલ્મ અને ઘમંડ દ્વારા આ નિશાનીઓનો ઇનકાર કર્યો, જો કે તેમના હૃદયને ખાતરી થઈ ચૂકી હતી. હવે જોઈ લો કે એ બગાડ ફેલાવનારા લોકોનો અંજામ કેવો થયો. બીજી બાજુએ અમે દાઉદ અને સુલેમાનને જ્ઞાન એનાયત કર્યું અને તેમણે કહ્યું, આભાર છે એ ખુદાનો જેણે અમને પોતાના ઘણા મોમિન બંદાઓ પર શ્રેષ્ઠતા આપી. અને દાઉદનો વારસદાર સુલેમાન થયો. અને તેણે કહ્યું, લોકો, અમને પક્ષીઓની ભાષાઓ શીખવાડવામાં આવી છે અને અમને દરેક પ્રકારની વસ્તુઓ આપવામાં આવી છે. બેશક આ અલ્લાહની ખુલ્લી મહેરબાની છે. સુલેમાન માટે જિન્નાતો, મનુષ્યો અને પક્ષીઓના લશ્કર એકઠા કરવામાં આવ્યા હતા અને તેમને સંપૂર્ણ કતારબદ્ધ રાખવામાં આવતા હતા. એક વખતે તે તેમની સાથે કૂચ કરી રહ્યો હતો. છેવટે આ સૌ કીડીઓની ખીણમાં પહોંચ્યા તો એક કીડીએ કહ્યું, હે કીડીઓ, પોતાના દરોમાં પેસી જાઓ, ક્યાંક એવું ન બને કે સુલેમાન અને તેના લશ્કરો તમને કચડી નાખે અને તેમને ખબર પણ ન હોય. સુલેમાન તેની વાત સાંભળી સ્મિત કરતા હસી પડ્યો અને બોલ્યો, હે મારા રબ, મને નિયંત્રણમાં રાખ કે હું તારા એ ઉપકાર બદલ આભાર વ્યક્ત કરતો રહું જે તે મારી ઉપર અને મારા માતા પિતા ઉપર કર્યો છે, અને એવા સત્કાર્ય કરું જે તને પસંદ પડે, અને પોતાની કૃપા વડે મને પોતાના સદાચારી બંદાઓમાં સામેલ કર. Yeah. એક બીજા પ્રસંગે સુલેમાને પક્ષીઓનું નિરીક્ષણ કર્યું અને કહ્યું, શું વાત છે કે ફલાણા હુદહુદને હું જોતો નથી? શું એ ક્યાંક અદૃશ્ય થઈ ગયો છે? હું તેને ભારે સજા કરીશ અથવા તેને ઝબે કરી નાખીશ, નહીં તો તેણે મારી સમક્ષ વ્યાજબી કારણ રજૂ કરવું પડશે. થોડો સમય પણ પસાર થયો ન હતો ત્યાં તેણે આવીને કહ્યું, મેં એ જાણકારી મેળવી લીધી છે જેની આપને ખબર નથી. હું સભા વિશે ચોક્કસ ખબર લઈને આવ્યો છું. મેં ત્યાં એક સ્ત્રી જોઈ જે એ કોમ ઉપર રાજ કરે છે. તેને દરેક સાધન સામગ્રી બક્ષવામાં આવી છે અને તેનું સિંહાસન ભવ્ય છે. મેં જોયું કે તે અને તેની કોમ અલ્લાહને છોડીને સૂર્યની આગળ સિજદો કરે છે. શેતાને તેમના કાર્ય તેમના માટે ખુશનુમા બનાવી દીધા અને તેમને ધોરી માર્ગથી રોકી દીધા. આ કારણે તેઓ સીધો માર્ગ પામતા નથી. જેથી એ ખુદાને સિજદો કરે જે આકાશો અને ધરતીની છુપાયેલી વસ્તુઓ કાઢે છે અને તે બધું જ જાણે છે જેને તમે લોકો છુપાવો અને જાહેર કરો છો. અલ્લાહ કે જેના સિવાય કોઈ ઉપાસનાને પાત્ર નથી, જે મહાન સિંહાસનનો માલિક છે. સુલેમાને કહ્યું, હમણાં અમે જોઈ લઈએ છીએ કે સાચું કહ્યું છે અથવા તું ઝૂઠ બોલનારા લોકોમાંથી છે. મારો આ પત્ર લઈ જા અને તેને એ લોકો તરફ નાખી દે, પછી બાજુએ રહીને જો કે તેઓ શું પ્રત્યાઘાત વ્યક્ત કરે છે. કરી રાણી બોલી, હે દરબારીઓ, મારી તરફ એક ખૂબ જ મહત્વનો પત્ર નાખવામાં આવ્યો છે. તે સુલેમાન તરફથી છે અને અત્યંત કૃપાળુ અને દયાળુ અલ્લાહના નામથી શરૂ કરવામાં આવ્યો છે. વિષય આ છે, મારી સામે વિદ્રોહ ન કરો અને મુસ્લિમ થઈને મારી સમક્ષ હાજર થઈ જાઓ. પત્ર સંભળાવીને રાણીએ કહ્યું, હે કોમના સરદારો, મારા આ મામલામાં મને સલાહ આપો. હું કોઈ પણ મામલાનો નિર્ણય તમારા વિના કરતી નથી. તેમણે જવાબ આપ્યો, અમે બળવાન અને યોદ્ધાઓ છીએ. આગળ નિર્ણય લેવો આપના હાથમાં છે. આપ પોતે જ જોઈ લો કે આપને શું હુકમ આપવો છે. રાણીએ કહ્યું, બાદશાહો જ્યારે કોઈ દેશમાં ધસી આવે છે તો તેને પાયમાલ કરી મૂકે છે અને તેના આબરૂદાર લોકોને અપમાનિત કરી મૂકે છે. આવું જ તેઓ કરતા હોય છે. હું તે લોકો તરફ એક ભેટ મોકલું છું, પછી જોઉં છું કે મારા એલચી શું જવાબ લઈને પાછા ફરે છે. જ્યારે તે રાણીનો એલચી સુલેમાનને ત્યાં પહોંચ્યો તો તેણે કહ્યું, શું તમે માલ વડે મારી મદદ કરવા માગો છો? જે કંઈ અલ્લાહે મને આપેલું છે તે એનાથી ઘણું વધારે છે જે તમને આપ્યું છે. તમારી ભેટ તમને મુબારક. ها أذلة وأعزة હે એલચી, પાછો જા પોતાના મોકલનારાઓ પાસે. અમે તેમની ઉપર એવા લશ્કર લઈને આવીશું જેનો મુકાબલો તેઓ કરી શકશે નહીં, અને અમે તેમને એવા બે આબરૂ કરીને ત્યાંથી કાઢીશું કે તેઓ હલકા પડીને રહી જશે. સુલેમાને કહ્યું, હે દરબારીઓ, તમારામાંથી કોણ તેનું સિંહાસન મારી પાસે લઈ આવે છે એ પહેલા કે તે લોકો આજ્ઞાંકિત બની મારી સમક્ષ હાજર થાય. જિન્નાતોમાંથી એક મહાકાયે કહ્યું, હું તેને હાજર કરીશ એ પહેલાં કે આપ આપની જગ્યાએથી ઉઠો. હું આની તાકાત ધરાવું છું અને વિશ્વસનીય છું. જે વ્યક્તિ પાસે ગ્રંથનું એક જ્ઞાન હતું તે બોલ્યો, હું આપની આંખ પલકારો મારે તે પહેલાં તેને લાવી આપું છું. જેવું સુલેમાને એ સિંહાસન પોતાની પાસે રાખેલું જોયું તે પોકારી ઉઠ્યો, આ મારા રબની કૃપા છે, જેથી તે મને અજમાવે કે હું આભારી થાઉં છું કે નેમતનો ઇનકાર કરનારો બની જાઉં છું. અને જે કોઈ આભારી થાય છે તેનું આભારી થવું તેના પોતાના જ માટે ફાયદાકારક છે, નહીં તો કોઈ અપકાર કરે તો મારા રબને કોઈની જરૂર નથી અને પોતાની જાતે જ આપ મહાન છે. સુલેમાને કહ્યું, તેને ખબર ન પડે તેવી રીતે તેનું સિંહાસન તેની સામે રાખી દો, જોઈએ તે સાચી વાત સુધી પહોંચે છે કે એ લોકોમાંથી છે જેઓ સીધો માર્ગ પામતા નથી. રાણી જ્યારે હાજર થઈ તો તેને કહેવામાં આવ્યું કે શું તારું સિંહાસન આવું જ છે? તે કહેવા લાગી, આ તો જાણે તે જ છે, અમે તો પહેલાથી જ જાણી ગયા હતા અને અમે આજ્ઞાપાલનમાં માથું ઝુકાવી દીધું હતું, અથવા અમે મુસ્લિમ થઈ ગયા હતા. Thank you. તેને ઈમાન લાવવાથી જે વસ્તુ એ રોકી રાખી હતી તે એ ઉપાસ્યોની પૂજા હતી જેમને તે અલ્લાહને છોડીને પૂજતી હતી, કેમ કે તે એક કાફિર કોમમાંથી હતી. તેને કહેવામાં આવ્યું કે મહેલમાં દાખલ થાય. તેણે જોયું તો તેને લાગ્યું કે પાણીનું હોજ છે અને ઉતરવા માટે તેણે પાંચા ઊંચા લઈ લીધા. સુલેમાને કહ્યું, આ કાચની લીસી ફરસ છે. આ જોઈ તે બોલી ઉઠી, હે મારા રબ, આજ સુધી હું પોતાની ઉપર ભારે જુલ્મ કરતી રહી અને હવે મેં સુલેમાનની સાથે અલ્લાહ રબ્બુલ આલમીનનું આજ્ઞાપાલન સ્વીકારી લીધું. અને સમુદની તરફ અમે તેના ભાઈ સાલેહને આ સંદેશ આપીને મોકલ્યો કે અલ્લાહની બંદગી કરો, તો એકાએક તેઓ બે ઝઘડતા પક્ષો બની ગયા. સાલેહે કહ્યું, હે મારી કોમના લોકો, ભલાઈ પહેલાં બુરાઈ માટે શા માટે ઉતાવળ કરો છો? અલ્લાહ પાસે શા માટે ક્ષમા માંગતા નથી? કદાચ તમારી ઉપર દયા કરવામાં આવે. તેમણે કહ્યું, અમે તો તમને અને તમારા સાથીઓને અપશુકનના પ્રતીક જોયા છે. સાલેહે જવાબ આપ્યો, તમારા શુકન અપશુકનનો મૂળ તો અલ્લાહ પાસે છે. મૂળ વાત એ છે કે તમારી અજમાયશ થઈ રહી છે. એ શહેરમાં 9 ટોળીઓના નાયક હતા જે ધરતી ઉપર બગાડ ફેલાવતા હતા અને કોઈ સુધારણાનું કામ કરતા ન હતા. તેમણે એકબીજાને કહ્યું, અલ્લાહના સોગંદ ખાઈને પ્રતિજ્ઞા કરી લો કે આપણે સાલે અને તેના કુટુંબ ઉપર રાત્રે છાપો મારીશું અને પછી આપણે તેના વારસને કહી દઈશું કે અમે તેના કુટુંબના વિનાશ વખતે હાજર ન હતા. અમે તદ્દન સાચું બોલીએ છીએ. અમે આ ચાલ તો તેમણે ચાલી અને પછી એક ચાલ અમે ચાલ્યા જેની તેમને ખબર ન હતી. હવે જોઈ લો કે તેમની ચાલનું શું પરિણામ આવ્યું. અમે નષ્ટ કરી મૂક્યા તેમને અને તેમની સંપૂર્ણ કોમને. તેમના એ ઘરો વેરાન પડ્યા છે એ જુલ્મના બદલા રૂપે જે તેઓ કરતા હતા. આમાં ભૂતપાટની એક નિશાની છે એ લોકો માટે જેઓ જ્ઞાન ધરાવે છે. અને બચાવી લીધા અમે એ લોકોને જેઓ ઈમાન લાવ્યા હતા અને નાફરમાની કરવાથી બચતા હતા. અને લૂતને અમે મોકલ્યો. યાદ કરો એ સમય જ્યારે તેણે પોતાની કોમને કહ્યું, શું તમે દેખતી આંખોએ નિર્લજ્જ કૃત્ય કરો છો? શું આવી જ વર્તણૂક છે તમારી કે સ્ત્રીઓને છોડીને પુરુષો પાસે કામવાસના સંતોષવા જાઓ છો? હકીકત આ છે કે તમે લોકો ભારે અજ્ઞાનતાનું કૃત્ય કરો છો. પરંતુ તેમની કોમનો જવાબ આ સિવાય બીજો કંઈ ન હતો કે તેમણે કહ્યું, કાઢી મૂકો લૂતના કુટુંબીજનોને પોતાની વસ્તીઓમાંથી, તેઓ મોટા ચોખલિયા બને છે. છેવટે અમે બચાવી લીધા તેને અને તેના કુટુંબીજનોને તેની પત્ની સિવાય જેનું પાછળ રહી જવાનું અમે નક્કી કરી દીધું હતું. અને વરસાવ્યો તેમની ઉપર એક વરસાદ, ઘણો જ ખરાબ વરસાદ હતો તે તેમના માટે જેમને ચેતવી દેવામાં આવ્યા હતા. હે નબી, કહો પ્રશંસા છે અલ્લાહ માટે અને સલામતી એ બંદાઓ ઉપર જેમને તેણે ચૂંટ્યા. આમને પૂછો, અલ્લાહ વધુ સારો છે કે એ ઉપાસ્યો જેમને આ લોકો તેના ભાગીદાર બનાવી રહ્યા છે.